શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 61મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, અગ્નિને રહેવાના સ્થાનકરૂપ મનાયેલા આ શરીરમાં 6 કોષ રહેલા છે તે વિશે કહીએ છીએ. જઠરાગ્નિથી પકાવવામાં આવતો અન્નરસ રુધિર થાય છે. રુધિરકોષમાં રહેલા અગ્નિથી પચન કરાતું રુધિર માંસરૂપે થાય છે. તે માંસકોષમાં રહેલા વન્નીથી પકાવવામાં આવતું માંસ મેદભાવને પામે છે. તે મેદકોષમાં રહેલા અગ્નિએ પચન કરાતા અસ્થિરૂપે થાય છે. અસ્થિકોષમાં રહેલા અગ્નિથી પકાવવામાં આવતા અસ્થિ મજ્જારૂપે થાય છે. તે મજ્જાકોષને વિશે રહેલા અગ્નિથી પકાવાતા મજ્જા વીર્યરૂપમાં પરિણમે છે. એ વીર્ય બીજી કોઈ અવસ્થામાં પરિણામ પામતું નથી. તે જીવાત્માનો પ્રથમ કોષ છે. કેળાના સ્તંભની છાલની જેમ આ દેહના 6 કોષ રહેલા છે. આ બાબત આયુર્વેદમાં અત્યંત સ્પષ્ટ રીતે પ્રસિદ્ધ છે. આ મનુષ્ય શરીરમાં 360 અસ્થિઓ છે. તેમાં દાંતના મૂળ પ્રદેશમાં રહેલા 32 અસ્થિ અને 32 દાંતરૂપ અસ્થિ એમ મળીને 64, 20 નખો, 20 હાથ પગના સળી આકારના અસ્થિઓ, એક એક આંગળીમાં 3-3 મળીને 20 આંગળીમાં 60, ઘૂંટીમાં 4, પગની પેનીઓમાં 2, બંને બાહુમાં વિસ્તૃત કનિષ્ઠિકા આંગળીવાળી મુઠ્ઠીથી માપેલા હાથના માપના 4, બંને જંઘામાં 4, ઢીચણ, જંઘા અને સાથળને જોડવાના ભાગમાં તથા સાથળ, ખભા અને ગાલના ભાગમાં 2-2 અસ્થિ મળી 8, તાલુમાં 2, કાન અને નેત્રના મધ્યભાગમાં શંખ થકી નીચેના ભાગમાં બંને બાજુ 2-2 મળી 4, શિશ્નમાં 1, દાઢીમાં 1, ડોકમાં 15 અસ્થિઓ, વક્ષસ્થળ અને ખભાના સાંધાના ભાગમાં 2, દાઢીના મૂળ ભાગમાં 2 અસ્થિ, પાછળના બરડામાં 45, નેત્રોમાં 2, ગાલ અને નેત્રના વચ્ચેના પ્રદેશમાં 2, લલાટમાં 2, નાસિકામાં 1, અર્બુદ અવાંતર અસ્થિઓ, પાર્શ્વભાગના અસ્થિઓના આધારભૂત અસ્થિઓ સાથે પડખાના અસ્થિઓ મળી 72, માથાના કપોળના 4, શંખ અર્થાત ભ્રકુટી અને કર્ણના વચ્ચેના પ્રદેશના 2 અને છાતીમાં 17 અસ્થિઓ છે. આ પ્રમાણે પુરુષના શરીરમાં ગોઠવવામાં આવેલો અસ્થિસંગ્રહ કહ્યો. ઓજ, નાભિ, ગુદા, વીર્ય, રુધિર, 2 શંખ અર્થાત ભ્રકુટી અને કર્ણ વચ્ચેનો ભાગ, શિર, કંઠ, હૃદય, વસા, માંસપિંડ, યકૃત અને પ્લીહા, આ સર્વે શરીરમાં રહેલા પ્રાણના મુખ્ય સ્થાનો છે. આ શરીરમાં વાત, પિત્ત અને શ્લેષ્મને વહન કરતી શિરા નામની 24 નાડીઓ છે કે જે નાભિથી સંબંધ રાખી આખા શરીરમાં વ્યાપીને રહેલી છે. આ શિરા નાડીઓ જુદી જુદી શાખાના ભેદથી 700 છે. પ્રાણ આદિ વાયુને વહન કરતી ધમની નામની 24 નાડીઓ છે. તે પણ નાભિથી પ્રગટી જુદી જુદી શાખાઓની સંખ્યાથી 200 સ્વરૂપે ફેલાયેલી છે. વળી આ ધમનીએ સહિત શિરાદિક નાડીઓની શાખાઓ અને ઉપશાખાઓના ભેદથી 29,956 નાડીઓ શરીરમાં રહેલી છે. 2 હાથ, 2 પગ, મધ્યભાગ અને મસ્તક, આ 6 અંગની સંધિઓ તથા ઉદર, નાભિ, લલાટ, નાસિકા, ચીબુક અને નેત્રાદિ અનેક પ્રતિઅંગની સંધિઓના બંધક એવા સ્નાયુઓની સંખ્યા આ શરીરમાં 900 છે. માંસલ આકારની પેશીઓ 500 છે. દાઢી મૂછના અને મસ્તકના કેશો મળી 300,000 છે. મર્મસ્થળો કે જ્યાં પ્રહાર કરવાથી મૃત્યુ થાય એવા સ્થળો શરીરમાં 107 છે. અસ્થિના મુખ્ય સાંધાવો 200 છે. આ શરીરના સર્વે રૂવાડાના સૂક્ષ્મ અંશો છે. તે પરસેવાને ઉદ્ભવ થવાના સ્થાનભૂત એવા વાયુ સંબંધી પરમાણુઓની સાથે અલગ કરીને દર્શાવેલા બહુ છે. આ શરીરમાં એ સર્વે રૂવાડાના સૂક્ષ્મ અંશો 54,67,00,000 અને 50,000 કહેલા છે તેને યોગીઓએ માન્ય કરેલા છે. હે મુનિ, આ શરીર વિજ્ઞાન કોઈ પણ પુરુષથી સ્થૂળ દ્રષ્ટિથી જાણવું અશક્ય છે, પરંતુ સમાધિનિષ્ઠ યોગીઓ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી સ્પષ્ટપણે જોઈ શકે છે. આ શરીરમાં સારી રીતે પરિણામ પામેલા આહારનો સારાંશ 9 અંજલિ જેટલો છે. જળનો ભાગ 10 અંજલિ, વિષ્ટાનો ભાગ 7 અંજલિ, રુધિરનો ભાગ 8 અંજલિ છે. મૂત્ર, પિત્ત અને કફનો ભાગ ક્રમે 4, 5 અને 6 અંજલિનો છે. અસ્થિના છિદ્રમાં રહેલો મજ્જા નામના ધાતુનો ભાગ 1 અંજલિ છે. મેદ કે જે માંસનો રસ તે 2 અંજલિ છે અને વસા કે જે માંસનો સ્નેહ તે 3 અંજલિ જેટલો છે. મસ્તકમાં રહેલો સ્નેહ, શ્લેષ્મ રસ અને વીર્ય 1/2 અંજલિના છે. આ પ્રમાણે સમધાતુવાળા પુરુષના શરીરની સ્થિતિ કહેલી છે, પરંતુ વિષમ ધાતુવાળા પુરુષના શરીરનો આ નિયમ નથી. આ શરીરના મધ્યભાગમાં હૃદય રહેલું છે, તે મનનું અને કફનું નિવાસસ્થાન છે અને પિત્ત પણ નાભીમાં રહેલું છે. પક્વાશય નાભીથી નીચે અને આમાશય નાભીથી ઉપરના ભાગમાં હોય છે. તે પક્વાશય અને આમાશયની મધ્યે જઠરાગ્નિ અને પ્રાણનું સ્થાન છે અને નાભિના મધ્યભાગમાં 4 આંગળના માપ જેટલો અંડાકૃતિ કંદ છે. તે શરીરની સ્થિતિનો હેતુ છે. તે કંદની મધ્યે નાભિચક્ર છે. પુણ્ય અને પાપથી પ્રેરાયેલો જીવ પ્રાણની ઉપર આરૂઢ થઈ જેમ પોતે સર્જેલા તંતુના પાંજરામાં કરોળિયો ભમે છે, તેમ જીવ નાભિચક્રમાં ભમે છે. હે મુનિ, આ કંદના પડખામાં ચારે બાજુ 8 કુંડાળા વાળીને સર્પિણીના જેવી આકૃતિવાળી કુંડલીની શક્તિ બ્રહ્મરંધ્રનું મુખ રૂંધીને સૂતી છે. એ નાભિકંદમાંથી નીકળતી 72,000 નાડીઓ આખા શરીરમાં વિસ્તરેલી છે. તેની મધ્યે 14 નાડીઓ મુખ્ય છે. તેમાં પણ સુષુમણા, પિંગલા, ઈડા, વારુણા, સરસ્વતી, યશસ્વિની, હસ્તિજિહ્વા, પૂષા, વિશ્વોદરા, કુહુ, અલંબુષા, ગાંધારી, શંખિની અને પયસ્વીની આ નાડીઓ કહેલી છે. તેમાં પણ પહેલી 3 મુખ્ય છે અને 3માં પણ પહેલી સુષુમણા મુખ્ય છે. હવે એ મુખ્ય નાડીઓના સ્થાનભેદનું વર્ણન કરીએ છીએ. તે 3ની મધ્ય સુષુમણા નાડી છે. તે નાભિકંદના મધ્યભાગમાંથી ઉત્પન્ન થયેલી છે. તે મોક્ષ માર્ગે જતા જીવને ઉર્ધ્વગતિ આપનારી છે. આ સુષુમણા છેક મસ્તકના બ્રહ્મરંધ્રમાં રહેલી છે, તેથી બીજી સર્વે નાડીઓ કરતાં અધિક છે. તે કેવી રીતે છે તે કહીએ છીએ, કારણ કે તે સુષુમણા નાડીની જમણી બાજુ રહેલી પિંગલા નાડી નાભિકંદથી ઉત્પન્ન થઈ ઉપર ઉઠીને નાસિકાના જમણા ભાગના અંતને પામીને રહેલી છે. વળી સુષુમણા નાડીની ડાબી બાજુએ રહેલી ઈડા નાડી પણ નાભિકંદથી નીકળી ડાબા નાકના અંતને પામીને રહેલી છે. વારુણા નાડી છે તે નાભિકંદના નીચેના અને ઉપરના પ્રદેશમાં થઈ આખા શરીરમાં વ્યાપીને રહેલી છે એમ જાણવું. તેમજ સરસ્વતી નાડી નાભિકંદમાંથી નીકળી ઉપરના પ્રદેશમાં જીભ પર્યંત રહેલી છે. નાભિકંદના નીચેના જમણા ભાગમાંથી નીકળતી યશસ્વીની નાડી જમણા પગના અંગૂઠા પર્યંત રહેલી છે. હસ્તિજિહ્વા નાડી નાભિકંદના નીચેના ડાબા ભાગમાંથી નીકળી ડાબા પગના અંગૂઠા પર્યંત રહેલી છે અને નાભિકંદના જમણા ભાગમાં પિંગલા નાડીના પાછળના પ્રદેશમાંથી નીકળી પૂષા નાડી જમણા નેત્ર પર્યંત રહેલી છે અને ત્યાંથી જ નીકળેલી વિશ્વોદરા નાડી મુખના મધ્યપ્રદેશ સુધી રહેલી છે. સુષુમણા નાડીના નીચેના પૂર્વભાગમાંથી નીકળતી કુહુનાડી શિશ્ન ઇન્દ્રિય પર્યંત રહેલી છે અને અલંબુષા નાડી છેક મુખના મધ્યપ્રદેશથી નીચેના ભાગ સુધી પ્રવર્તે છે. હે મુનિ, નાભિકંદમાં ઈડા નાડીના પાછળના પ્રદેશમાંથી નીકળતી ગાંધારી નાડી ડાબા નેત્ર સુધી રહેલી છે અને શંખીની નાડી છેક ડાબા કાન પર્યંત ઉર્ધ્વગામી લંબાઈને રહેલી છે. પયશ્વીની નાડી જમણા ભાગમાં જમણા કાન પર્યંત રહેલી છે. આ 14 નાડીઓ સિવાયની બીજી હજારો નાડીઓ આ 14 નાડીના મૂળમાંથી ઉત્પન્ન થયેલી જાણવી. હે મુનિ, આ જે કાંઈ પણ પોતાના શરીરમાં રહેલો પંચભૌતિક ભાગ છે તે સર્વેને આ લોકમાં યોગ સમાધિવાળો પુરુષ યોગ્ય દ્રષ્ટિથી જોઈ શકે છે, પરંતુ તે સિવાયના પુરુષો જોઈ શકતા નથી. હે મહર્ષિ, શ્રી વાસુદેવ નારાયણ ભગવાનના ચરણકમળની એકાંતિકી ઉપાસના કરવાથી ચરણના કૃપાપાત્ર થયેલા યોગીઓને આ લોકમાં કે પરલોકમાં કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી, પરંતુ સુલભ જ થાય છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ આ ભૌતિક દેહના વિકારનું નિરૂપણ કર્યું. એ નામે 61મો અધ્યાય પૂર્ણ થયો.